શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 53 છંદ શાસ્ત્રનો સંક્ષિપ્ત પરિચય. શાસ્ત્રકારોએ દ્વિજાતિઓ માટે 6 અંગો સહિત સગળા વેદોના અધ્યયનનો આદેશ આપ્યો છે. એ જ અંગોમાંથી છંદ પણ એક અંગ છે. એને વેદનું ચરણ માનવામાં આવ્યું છે. છંદ પાદો તુ વેદસ્ય. પા સી 41માં અનુષ્ટુભા યજતિ બહુત્યા ગાયતિ ગાયત્ર્યા સ્તોત્રી પિંગ સૂત્રવૃત્તિ અધ્યાય 1માં છે. અનુષ્ટુભથી યજન કરવું, બૃહતિ છંદ દ્વારા ગાન કરવું, ગાયત્રી છંદથી સ્તુતિ કરવી વગેરે વિધિઓનું શ્રવણ હોવાથી છંદનું જ્ઞાન પરમ આવશ્યક સિદ્ધ થાય છે. છંદ ન જાણવાથી પ્રત્યવાય પણ લાગે છે, જેમ કે છંદોગ બ્રાહ્મણનું વચન છે, યો હ વા અવિદી તાર્યે યચ્છ છંદોર છંદો દેવત વિનિયોગેન બ્રાહ્મણેન મંત્રેણ યાજયતિ વ્યાધ્યાપયતિ વાસસ્થાણું વર્ષતિ ગર્તમ વા પદ્યતે પ્રમીયતે વા પાપીયાન ભવતિ યાતયામાન્યસ્ય ઇન્દાસિમ ભવંતિ. પિંગલ સૂત્ર પી સૂત્રવૃત્તિ અધ્યાય 1. જે ઋષિ છંદ દેવતા તથા વિનિયોગને જાણ્યા વિના બ્રાહ્મણ મંત્રથી યજ્ઞ કરાવે છે અને શિષ્યોને ભણાવે છે, એ ઠોઠા જેવો થઈ જાય છે, નરકમાં પડે છે. વેદોક્ત આયુષ્યનો સંપૂર્ણ ઉપભોગ કર્યા વિના અધવચ્ચે જ મૃત્યુ પામે છે અથવા મહાન પાપનો ભાગી થાય છે. એણે કરેલા સમસ્ત વેદપાઠ યાતયામ પ્રભાવશૂન્ય અર્થાત વ્યર્થ થઈ જાય છે. તેથી છંદનું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. આના માટે જ છંદશાસ્ત્રનો આરંભ થયો છે. સનંદનજી કહે છે, નારદજી, છંદ બે પ્રકારના જણાવવામાં આવે છે, વૈદિક અને લૌકિક. વૈદિક કહેતા વેદ મંત્રોમાં જે ગાયત્રી અનુષ્ઠુપ બૃહતિ અને ત્રિષ્ઠુપ વગેરે છંદો પ્રયુક્ત થયા છે એમને વૈદિક છંદ કહે છે. જેમ કે તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. આ ગાયત્રી છંદ છે. અને લૌકિક કહેતા ઇતિહાસ પુરાણ કાવ્ય વગેરેના પાદ્યોમાં પ્રયુક્ત જે છંદો છે બધા લૌકિક કહેવામાં આવ્યા છે. જેમ કે સવર્ધમાન પરિત્યજ્ય પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી મા શુચઃ. આ શ્લોકમાં અનુષ્ઠુપ આ શ્લોક અનુષ્ઠુપ છંદમાં છે. માત્રા અને વર્ણના ભેદથી એ લૌકિક કે વૈદિક છંદ પણ પાછા બે બે પ્રકારના થઈ જાય છે. માત્રિક એટલે કે માત્રામેળ છંદ અને વર્ણિક એટલે અક્ષરમેળ છંદ. હવે માત્રિક એટલે કે માત્રામેળ છંદ કોને કહેવાય? પરિગણિત માત્રાઓથી પૂર્ણ થનારા છંદોને માત્રિક એટલે માત્રામેળ કહે છે. જેમ કે આર્યા છંદના પ્રથમ અને તૃતીય પાદ 12 માત્રાઓથી, દ્વિતીય પાદ 18 માત્રાઓથી અને ચતુર્થ પાદ 15 માત્રાઓથી પૂર્ણ થાય છે. આર્યના પૂર્વાર્ધ જેવો ઉત્તરાર્ધ પણ હોય તો ગીતિ અને ઉત્તરાર્ધ જેવો પૂર્વાર્ધ હોય તો ઉપગીતિ છંદ થાય છે. આર્યાનું ઉદાહરણ વૃંદાવને સલિલમ વલ્ગુદ્રુમંડકા મકાંડ નિહિતત નિયુષ્ટિ સ્મરે મુખાર્પિત વૈણુ કૃષ્ણો યદિ મનસી કહ સ્વર્ગ. હવે પરિગણિત અક્ષરોથી સિદ્ધ થનારા છંદોને વર્ણિક એટલે કે અક્ષરમેળ કહે છે. જેમ કે હવે આપણે વર્ણિકને શું કહે, જયંતી ગોવિંદ મુખારવિંદે મરંદ સાંદ્રા ધરમંદ હાસાહ ચિત્તે ચંદાનંદમયમ તમોગ્ર મમ અંદમિંદુ દ્રવમુદ્રિગ રત્ન. આ ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજાના મેળથી બનેલો ઉપજાતિ નામનો છંદ છે. અને વર્ણિક એટલે કે વર્ણિક છોની વાત થઈ. છંદશાસ્ત્રના વિદ્વાનોએ મગણ યગણ રગણ સગણ તગણ જગણ ભગણ અને નગણ તથા ગુરુ અને લઘુ એમને જ છંદોની સિદ્ધિમાં કારણ જણાવ્યા છે. જેમાં બધા અર્થાત ત્રણેય અક્ષર ગુરુ હોય એને મગણ એટલે કે ડ ડ ડ એને જ્યાં ગ્યા ગયા આપણે ડ સમજી કે ડ ડ ડ કહેવામાં આવ્યો છે એટલે ગુરુ. જેનો આદિ અક્ષર લઘુ અને બાકીના બે અક્ષરો ગુરુ હોય એને યગણ એટલે કે લઘુ ગુરુ ગુરુ માનવામાં આવે છે. જેનો મધ્યવર્તી અક્ષર લઘુ હોય એ રગણ એટલે ડ લીટો ડ એટલે કે ગુરુ લઘુ ગુરુ, અને જેનો અંતિમ અક્ષર ગુરુ હોય એ સગણ એટલે કે લઘુ લઘુ ગુરુ છે. જેનો અંતિમ અક્ષર લઘુ હોય અને તેને તગણ એટલે કે ગુરુ ગુરુ લઘુ હોય તેને તગણ કહેવામાં આવ્યો છે. જ્યાં મધ્ય અક્ષર ગુરુ હોય એ જગણ એટલે કે લઘુ ગુરુ લઘુ, અને જેમાં આદિ અક્ષર ગુરુ હોય એ ભગણ એટલે કે પ્રથમ અક્ષર ગુરુ એટલે ગુરુ લઘુ લઘુ છે તો એને ભગણ. મુનિ મુનિ જેમાં ત્રણેય અક્ષરો લઘુ હોય એ નગણ કહેવાયો છે એટલે કે લઘુ લઘુ લઘુ. ત્રણ અક્ષરોના સમુદાયના નામ ગણ છે. ગણો વિશે કેટલીક જાણવા યોગ્ય નિમ્નાંકિત કોષ્ટકથી નિમ્નાંકિત કોષ્ટક જાણવી જોઈએ. ગણો વિશે કેટલીક જાણવા યોગ્ય વાતો નિમ્નાંકિત કોષ્ટકથી જાણવી જોઈએ. ગણ નામ એટલે ગણના નામ છે મગણ યગણ રગણ સગણ તગણ જગણ ભગણ અને નગણ. સ્વરૂપ એટલે કે જે ડ ડ ડ લીટો ડ ડ ડ લઘુ ડ લઘુ લઘુ ડ ડ ડ લઘુ લઘુ ડ લઘુ ડ લઘુ લઘુ અને લઘુ લઘુ લઘુ એટલે આમાં જ્યાં ડ બોલ્યો છે એટલે કે ગુરુ. હવે એના અનુક્રમે દેવતા એના પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ સૂર્ય ચંદ્રમા અને સ્વર્ગ. અનુક્રમે ફળ લક્ષ્મી વૃદ્ધિ વૃદ્ધિ અભ્યુદય રગણમાં વિનાશ સગણમાં ભ્રમણ તગણમાં ધનનાશ જગણમાં રોગ ભગણમાં સુયસ નગણમાં આયુ. મિત્ર આદિ સંજ્ઞાઓ એમાં અનુક્રમે જ બોલ્યું છું. મિત્ર ભૃત્ય શત્રુ શત્રુ ઉદાસીન ઉદાસીન ભૃત્ય મિત્ર. જો કાવ્યમાં એવા છંદને સ્વીકારવામાં આવ્યો હોય જે જગણ આદિ અનિષ્ટકારી ગણોથી સંયુક્ત હોય તો એની શાંતિ માટે પ્રારંભમાં ભગવદવાચક તથા દેવતાવાચક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. જેમ કે બામહનું વચન છે દેવતાવાચકા શબ્દા યે ચ ભદ્રા દિવાચિક દિવાચકા તે સર્વે નેવ્ય નિદ્યા સ્ફુર્લિપ્તો લિપિતો ગણતો અપી વા. પિંગલ સૂત્રની હલાયુદ્ધ વૃત્તિમાંથી ઉદ્યત. દેવતાવાચક અને મંગલાદિવાચક જે શબ્દો છે એ બધા લિપિદોષ કે ગણદોષથી પણ નિંદિત નથી થતા, એમના દ્વારા ઉક્ત દોષોનું નિવારણ થઈ જાય છે. આર્ય આદિ છંદોમાં ચાર માત્રાના પાંચ ગણ કહેવામાં આવ્યા છે જે ચાર લઘુ અક્ષરોના ગણથી યુક્ત છે. જેમ કે સર્વગુરુ અંત્યગુરુ મધ્યગુરુ આદિગુરુ અને ચતુર્લઘુ. હવે અહીંયા સર્વગુરુ કહેતા બધે લઘુ લઘુ હોય બધી જગ્યાએ એ એક થયો. અંત્યગુરુ કહેતા કે લઘુ લઘુ અને ગુરુ એવું હોય ત્યારે બી. મધ્યગુરુ એટલે કે લઘુ ગુરુ લઘુ આવતા હતા. આદિગુરુ એટલે કે પ્રથમમાં ગુરુ ગુરુ લઘુ લઘુ અને ચતુર્લઘુ એટલે કે ચારે લઘુ લઘુ લઘુ એટલે પાંચ પહેલાંના કહે છે. આ ભેદોમાં નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે કર્ણ કરતલ પયોધર વસુચરણ અને વિષ્ટ. આગળ જો લઘુ અક્ષર પછી સંયોગ વિસર્ગ અને અનુસ્વાર હોય તો એ લઘુની દીર્ઘતાનો બોધક હોય છે. સમૃતનું ઉદાહરણ મુખે તે તાંબુલમ નયન યુગલે કજ્જલકલા લલાટે કાશ્મીરમ વિલસતી ગલે મોક્તિકલતા. સ્ફૂર્ત કાંચી સાટી પૃથુ કટી તટે હાટકમયી ભજામી ત્વામ ગોરીમ નગપતિ કિશોરીમ વિતર વિરતમ. આ શિખરણી છંદના ચારેય ચરણોમાં એક સરખા અશ્વદીર્ઘ એવા 17 અક્ષરો છે. આ સમવૃત્તનું થઈ ગયું, પણ આપણે જોવાનું હતું પુનઃ. જો લઘુ અક્ષર પછી સંયોગ વિસર્ગ અને અનુસ્વાર હોય તો એ લઘુની દીર્ઘતાનો બોધક હોય છે. જેમ કે રામમ રામઃ રામસ્ય. અહીં રામ શબ્દના મમાં અશ્વ અકાર છે. અહીં રામ શબ્દના મમાં અશ્વ અકાર છે, છતાં પણ એમાં અનુસ્વાર અને વિસર્ગનો સંબંધ હોવાથી એ દીર્ઘ જ માનવામાં આવે છે. એ જ રીતે શ એ સંયુક્ત અક્ષર પાછળ હોવાથી રામસ્યમાં મકારની પાછળ રહેલા અકારને દીર્ઘ સમજવામાં આવે છે. પાદને અંતે જે લઘુ અક્ષર હોય એ પણ વિકલ્પથી ગુરુ માનવામાં આવે છે. આ છંદશાસ્ત્રમાં ગનો અર્થ ગુરુ કે દીર્ઘ માનવામાં આવ્યો છે અને લનો અર્થ લઘુ સમજવામાં આવ્યો છે. પદ્ય કે શ્લોકના એક ચતુર્થાંશ ભાગને પાદ કહે છે. વિચ્છેદ કે વિરાગનું નામ યતિ છે. નારદજી વૃત છંદના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે. સમવૃત, અર્ધસમવૃત તથા વિષમવૃત. જેના ચારે ચરણોમાં સમાન લક્ષણ લક્ષિત થતું હોય એ સમવૃત કહેવાય છે. જેનું આપણે ઉદાહરણ જોઈએ, ફરીથી ઉદાહરણ જોઈએ કે સમવૃતનું ઉદાહરણ. મુખે તે તાંબુલમ નયન યુગલે, કજ્જલ કલા લલાટે કાશ્મીરમ વિલસતી, ગલે મોક્તી કલતા સ્ફુરત કાંચી, સાટી પૃથક કટી તટે હટકમયી, ભજામી ત્વામ ગૌરીમ નગપતિ કિશોરીમ વિરતમ. આ શિખરણી છંદના ચારે ચરણોમાં એક સરખા હશ્વ દીર્ઘ એવા 70-70 અક્ષરો છે, જેના પ્રથમ અને તૃતીય ચરણોમાં તથા દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં સમાન લક્ષણો હોય એ અર્ધસમવૃત છે. અર્ધસમવૃતનું ઉદાહરણ એટલે કે લઘુ, પછી લઘુ લઘુ, લઘુ લઘુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. હવે આને જોઈએ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગોર ગોર વરરામ્બરમ દધાને, વપુરલ ક કુલા ઋતાન નાબ્જમ વિજય સખે રતિસ રતિરસ્તુ મેન વધ્યા. આ પુષ્પિતાગ્રા છંદ છે. આના પ્રથમ અને તૃતીય ચરણો એક સરખા લક્ષણના 12 અક્ષરના છે. એમાં બે નગણ, એક બે ગુણચરણોમાં એક રગણ અને એક યગણ છે. જ્યારે દ્વિતીય અને ચતુર્થ ચરણમાં એક સરખા લક્ષણના 13 અક્ષરો છે. એમાં એક નગણ, બે જગણ, એક રગણ અને એક ગુરુ છે. અર્ધસમ ઋતુમાં પુષ્પિતાગ્રા સિવાય હરિણપ્લુતા તથા વૈતાલીય કે વિયોગિની વગેરે બીજા પણ અનેક છંદો થાય છે. વૈતાલી અથવા વિયોગિનીના પ્રથમ અને તૃતીય ચરણોમાં બે સગણ, એક જગણ અને એક ગુરુ હોય છે. દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં એક સગણ, એક ભગણ, એક રગણ, એક લઘુ અને એક ગુરુ હોય છે. પાદના અંતે વિરામ આવે છે. ઉદાહરણ લઘુ લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ લઘુ, લઘુ ન સોરી ગુરુ લઘુ ગુરુ. હવે આપણે જોઈએ. જગદંબ વિચિત્રમત્ર કિમ પરિપૂર્ણા કરુણાસ્તિ ચિન્મયી, અપરાધ પરંપરા પરમ ન હિતા માતા સમુપેક્ષતે સુતમ. હરિણપ્લુતામાં વિષમ પાદોમાં 3 સગણ, 1 લઘુ, 1 ગુરુ હોય છે અને સમપાદોમાં 1 નગણ, 2 ભગણ અને 2 રગણ હોય છે. આના બીજા અને ચોથા પાદ દ્રુત વિલંબિતના સમાન છે. ઉદાહરણ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ. સ્ફુટ ફેન ચયા હરિણપ્લુતા વલિમો વલી મનોજ્ઞ તટા તરણેહી સુતા, કલહંસ કુલાર વસાલિની વિહરતો હરતી સ્મ હરેર મનઃ. હવે આગળ જોઈએ. એ સમવૃત કહેવાય છે. આપણે જોયું તેને સમવૃતના ઉદાહરણ હતા. જેના પ્રથમ અને તૃતીય ચરણોમાં તથા દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં સમાન લક્ષણો હોય છે એ અર્ધસમવૃત છે. જેના ચારે ચરણોમાં એકબીજા કરતાં ભિન્ન ભિન્ન લક્ષણો લક્ષિત થતા હોય, જે આપણે હમણાં જોયા કે ભાઈ અર્ધસમ અને વૃતનું ઉદાહરણ જે આપણે લીધું હતું એ અર્ધસમ આમાં આવી ગયેલું છે. એ વિષમવૃત છે. હવે જેના ભિન્ન ભિન્ન થતા વિષમવૃત, વિષમવૃતનું ઉદાહરણ નલીને ક્ષણમ શશિમુખમ ચ રુચિરદર્શનમ ઘનછવિમ ચારુ ચરણ કમલમ કમલાજી ચત મા વ્રજ વ્રજ મહેન્દ્ર નંદનમ. આ ઉદગતા નામના છંદમાં ચારે ચરણોના ભિન્ન ભિન્ન લક્ષણો છે. આના પ્રથમ પાદમાં સ જ સ લ, બીજામાં ન સ જ ગ, ત્રીજામાં ભ ન જ લ ગ અને ચોથામાં સ જ સ જ ગ હોય છે. એક અક્ષરના પાદથી શરૂ કરીને એક એક અક્ષર વધારતા વધારતા જ્યાં સુધી 26 અક્ષરોનો પાદ પૂરો થાય ત્યાં સુધી જુદા જુદા છંદો બને છે. 26 અક્ષર કરતાં વધારે અક્ષરોનો ચરણ બનતા ચંડ, વૃષ્ટિ, પ્રપાત વગેરે દંડક બને છે. 3 કે 6 પાદોથી ગાથા બને છે. હવે ક્રમાનુસાર 1 થી 26 અક્ષરો સુધીના પાદના છંદોની સંજ્ઞા સાંભળો. અહીંયા પહેલાં આપણે દંડક જે વાત કરી કે 26 અક્ષરોના ચરણ બનતા ચંડ, વૃષ્ટિ, પ્રપાત વગેરે દંડક કોને કહેવાય એ, અને 3 કે 6 પાદોથી ગાથા કોને કહેવાય, પહેલાં દંડક જોઈએ. દંડક કહેતા 26 અક્ષરો કરતાં વધુના એક એક ચરણ હોવા છતાં જે છંદ બને છે એને દંડક કહે છે. 27 અક્ષરોના દંડકનું નામ ચંડ, વૃષ્ટિ, પ્રપાત છે. આમાં 2 નગણ અને 7 રગણ હોય છે. પાદના અંતે વિરામ આવે છે. ઉદાહરણ, ઇહ હિ ભવતી દંડકારણ્ય દેશે સ્થિતિ પુણ્ય ભાજામ મુનિ નામ મનોહારિણી ત્રિદશ વિજયી વીર્ય દપ્ય દશગ્રીવ લક્ષ્મી વિરામેણ રામેણ સંસેવિતે જનક યજન ભૂમિ સંભૂત સિમંતી નિસિમસી નિસિમ સીતા પદસ્પર્શ પુતાશ્રમે ભુવન ભુવનન મિતપાદ પદ્માભિધાના અંબિકા તીર્થયાત્રા ગતાનેક સિદ્ધાકુલે. અને હવે 3 કે 6 પાદોથી ગાથા, ગાથા કે નહીં કહેવાય. આચાર્ય પિંગલના મતે પિંગલ સૂત્રોમાં જેમના નામનો ઉલ્લેખ નથી થયો એવા છંદોની ગાથા એટલે કે ગાથા સંજ્ઞા છે. અહીં મૂળમાં 3 પાદ કે 6 પાદના છંદોને ગાથા કહેવામાં આવી છે, માટે એના કોઈ ખાસ લક્ષણ કે ઉદાહરણનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. હવે ક્રમાનુસાર 1 થી 26 અક્ષરો સુધીના પાદના છંદોની સંજ્ઞા સાંભળો. ઉક્તા, અત્યુક્તા, મધ્યા, પ્રતિષ્ઠા, સુપ્રતિષ્ઠા, ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ઠુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતિ, અતિજગતિ, સકવરી, અતિશકવરી, અષ્ટિ, અત્યષ્ટિ, ધ્રુતિ, વિધ્રુતિ કે અતિધ્રુતિ, કૃતિ, પ્રકૃતિ, આકૃતિ, વિકૃતિ, સંકૃતિ, અતિકૃતિ કે અભિકૃતિ તથા ઉત્કર્તિ. આ 26 અક્ષરો સુધીના પાદના છંદોની સંજ્ઞા જે આપણા અક્ષરો બધી એને આપણે સાંભળ્યા. હવે આપણને એક એકમાં એનું બધાનું વિવરણ જોઈશું. એટલે પહેલું જે છંદનું નામ ઉગતા હતું કે ભાઈ જેના પ્રત્યેક ચરણમાં એક એક અક્ષર હોય એ છંદનું નામ ઉગતા છે. આના 2 ભેદ હોય છે. પહેલો ગુરુ અક્ષરોથી બને છે, બીજો લઘુ અક્ષરોથી. ગુરુ અક્ષરોથી જે છંદ બને છે એનું નામ પિંગલાચાર્ય શ્રી રાખ્યું છે. ઉદાહરણ, વિષ્ણુમ વંદે. લઘુ અક્ષરોના ઉગતા છંદનું ઉદાહરણ, હરિરિહ સમજુ. હવે બીજો, જેના પ્રત્યેક ચરણમાં 2-2 અક્ષરોની સંયોજના હોય એ અતિયુક્તા નામનો છંદ છે. પ્રસ્તારથી આના 4 ભેદ થઈ શકે છે. અહીં વિસ્તાર ભયે માત્ર એક પ્રથમ ભેદ સ્ત્રીનું ઉદાહરણ આપવામાં આવે છે. 2 ગુરુ અક્ષરોવાળા 4 પદોથી જે છંદ બને છે એને સ્ત્રી કહે છે. ઉદાહરણ એટલે કે લઘુ, એટલે ઉદાહરણમાં ગુરુ, ગુરુ એવા અક્ષર હતો કે અન્યસ્ત્રભી સંગસ્ત ત્યાજ્ય. આ 2 શબ્દો હતા એટલે 2 ગુરુ, ગુરુ કે અન્ય સ્ત્રીભી સંગસ્ત્યાજ્ય એટલે ગુરુ, ગુરુ થયા. હવે 3-3 ત્રીજો હવે જે આમાં છે આપણો એ મધ્યા, એટલે કે 3-3 અક્ષરોના 4 પાદોથી મધ્યા નામનો છંદ બને છે. પ્રસ્તારથી એના છંદોની સંખ્યા 8 છે. આના પ્રથમ ભેદનું જેમાં 3 અક્ષરો ગુરુ હોય છે આચાર્ય પિંગલે નારી નામ નિશ્ચિત કર્યું છે. ઉદાહરણ માં ગુરુ, ગુરુ, ગુરુ એટલે 3 હોય છે એવા. સર્વાસામ નારીણામ ભરતા શાદારાધ્ય. આ 1 થયું. હવે બીજો કે જેમાં ગુરુ અને લઘુ ગુરુ હોય. પ્રાણતઃ પ્રેયસી રાધિકા શ્રીપતે હે. આ બીજું ઉદાહરણ મધ્યાનો 3ય ભેદ છે. આને મુરગી છંદ કહે છે. આના પ્રત્યેક ચરણમાં એક એક રગણ હોય છે. હવે ચોથું, ચાર ચાર અક્ષરોના ચાર પાદના છંદ સમૂહનું નામ પ્રતિષ્ઠા છે. પ્રસ્તારથી આના 16 ભેદ થાય છે. આના પ્રથમ ભેદનું નામ કન્યા છે. ઉદાહરણ આપો, ઉદાહરણ વાંચો. ગુરુ ગુરુ ગુરુ એટલે કે ભાસ્વત કન્યા, ભાસ્વત કન્યા સૈકા ધન્યા, યશ્યાહ કુલે કૃષ્ણો અખેલેત અખેલત. હવે પાંચમું, પાંચ પાંચ અક્ષરના ચાર ચાર પાદના છંદ સમુદાયનું નામ સુપ્રતિષ્ઠા છે. પ્રસ્તારથી આના 32 ભેદ થાય છે. એમાં સાતમો ભેદ પંક્તિ છે, એને અહીં જણાવવામાં આવે છે. ભગણ અને બે ગુરુ અક્ષરોથી પંક્તિ છંદની સિદ્ધિ થાય છે. ઉદાહરણમાં ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ, કૃષ્ણ સનાથા તર્ણક પંક્તિ યા યામ ઉમનકચ્છે ચારુ ચચાર, એનું ઉદાહરણ હતું. છઠ્ઠું, જેના ચારેય ચરણોમાં છ છ અક્ષરો હોય એ છંદ સમૂહનું નામ ગાયત્રી છે. પ્રસ્તારથી આના 64 ભેદ થાય છે. આના પ્રથમ ભેદનું નામ વિદ્યુલ્લેખા, 13મા ભેદનું નામ તનુમધ્યા, 16માનું નામ શશિવદના તથા 29મા ભેદનું નામ વસુમતી છે. અહીં માત્ર આ જ ચરણોનો ઉલ્લેખ કરવામાં આવે છે. બે મગણ એટલે કે ડ ડ ડ ડ ડ એટલે કે ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ હોવાથી, એટલે કે છ ગુરુ હોવાથી વિદ્યુલ્લેખા, એક તગણ એટલે કે ગુરુ ગુરુ અને લઘુ, અને એક યગણ એટલે કે લઘુ ગુરુ ગુરુ હોવાથી તનુમધ્યા, એક નગણ એટલે કે લઘુ લઘુ ને લઘુ, અને એક યગણ એટલે કે લઘુ ગુરુ ગુરુ હોવાથી શશિવદના તથા એક તગણ એટલે કે ગુરુ ગુરુ લઘુ, અને એક સગણ એટલે કે લઘુ લઘુ ગુરુ હોવાથી વસુમતી નામનો છંદ બને છે. ઉદાહરણ ક્રમાનુસાર આ પ્રમાણે છે. વિદ્યુલ્લેખા, તેમાં છ ગુરુ અક્ષરો છે કે ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ. ગો ગોપી ગોપાનામ પ્રેયાસમ પ્રાણેશમ વિદ્યુલ્લેખા વસ્ત્રમ વંદે અહમ ગોવિંદમ. હવે તનુમધ્યા નામનો છંદ. ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ, પિત્યા પ્રતિવેલમ નાનાવિધિ નાનાવિધ ખેલમ સેવે ગતતંદ્રમ વૃંદાવન ચંદ્રમ. હવે શશિવંદનામાં એમાં છ અક્ષરોમાં કઈ રીતે જોડકું હશે? તો કે ભાઈ લઘુ લઘુ લઘુ લઘુ, ચાર લઘુ અને બે ગુરુ ગુરુ. પરમમ ઉદારમ વિપિન વિહારમ ભજ પ્રતિપાલમ વ્રજ પ્રતિબાલમ. એને હવે વસુમતી આવશે. તો એમાં ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ, ભક્તારતિક ભક્તા ભક્તારતિક કદનમ સસિદ્ધિ સદનમ નોમી ઇન્દુ વદનમ ગોવિંદ મધુના. એ વસુમતી થઈ ગયા. હવે સાતમો જે છે, સાત સાત અક્ષરોના ચાર પાદના છંદ સમુદાયને ઉષ્ણિક કહ્યો છે. પ્રસ્તારથી આના 128 ભેદ થાય છે. એમાંથી 25મો ભેદ મદલેખા અને 30મો ભેદ કુમાર લલિતાના નામે પ્રસિદ્ધ છે. મગણ સગણ તથા એક ગુરુ આ સાત અક્ષરોથી મદલેખા તથા જગણ સગણ અને એક ગુરુથી કુમાર લલિતા છંદથી છંદની સિદ્ધિ થાય છે. પ્રથમનું ઉદાહરણ છે ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ, અને ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ. રંગે બાહુ વિરુ ગણનાદ દંતીન્દ્રા દંતી અંદ્રા નમદ લેખા લગ્નાર લગ્ના ભૂમિ લગ્ના ભુન્ય ભુનમ મૂરશત્રો કસ્તુરી રસચર્ચા. હવે આઠમું, આઠ અક્ષરના ચાર પદોથી જે છંદ બને છે એમની જાતિ સંજ્ઞક સંજ્ઞા અનુષ્ઠુપ છે. પ્રસ્તારથી અનુષ્ઠુપના 256 ભેદ થાય છે. આના વિદ્યુન્માલા માણવ કાકરીડ ચિત્રપદા હંસુરત હંસરૂત પ્રમાણિકા કે નગ સ્વરૂપિણી સમાનિકા શ્લોક તથા વિતાન વગેરે અનેક ભેદ પ્રભેદ છે. શ્લોક છંદના પ્રત્યેક ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમો લઘુ હોય છે. પ્રથમ અને તૃતીય ચરણોમાં સાતમો અક્ષર દીર્ઘ હોય છે તથા દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં એ હસ્વ હોય છે. બાકીના અક્ષરોને માટેનો ખાસ નિયમ ન હોવાથી આ શ્લોક છંદના પણ ઘણા બધા અવાંતર ભેદ થઈ જાય છે. ઉપયુક્ત છંદોમાં વિદ્યુન્માલા અનુષ્ટુપનો પ્રથમ ભેદ છે, કેમ કે એમાં બધા અક્ષરો ગુરુ હોય છે. એમાં ચાર ચાર અક્ષરોએ વિરામ શ્રયતી આવે છે. પ્રમાણિકા કે નગર સ્વરૂપિણી 86મો ભેદ છે. આમાં જગણ રગણ એક લઘુ તથા એક ગુરુ હોય છે. પ્રમાણિકા અને સમાનિકા સિવાય અનુષ્ટુપના જેટલા ભેદ છે એ બધા વિતાનની અંતર્ગત માનવામાં આવે છે. અહીં વિદ્યુન્માલા, નગર સ્વરૂપિણી, શ્લોક અનુષ્ટુપ તથા માણોકાક્રીડનું એક એક ઉદાહરણ આપવામાં આવે છે. વિદ્યુન્માલા જેમાં કે બધા ગુરુ છે, એટલે 6 ગુરુ અને બીજા 2 પણ ગુરુ, એટલે ટોટલ 8, 6ની 1 ગુરુ અને પછી બીજા 2 8. વિદ્યુન્માલા લોલાન ભોગાન મુક્તવા મુક્તો યત્નમ કુર્યાત ધ્યાનોત્પન્નમ નિસામન સામાન્યમ સૌખ્યમ ભોગતુ યદ્યાકાંક્ષેત. હવે નગર સ્વરૂપિણીનું શિવતાંડવ સ્તોત્ર નગર સ્વરૂપિણી છંદમાં જ લખવામાં આવ્યું છે. એના એક એક પદ્યમાં 2-2 નગર સ્વરૂપિણી છંદ આવી ગયા છે. કેટલાક લોકોએ સંયુક્ત છંદને પંચચામર વગેરે નામ આપે છે. આ છંદમાં જ આ છંદમાં જ ર જ ર જ અને એક ગુરુ હોય છે. ઉદાહરણ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ. હવે આપણે ને શ્લોક વાંચીએ. જટા કટા હસ હસમ ભ્રમ ભ્રમ નીલ ભ્રમની લિંપ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગદ ધગ ધગદ ગદ્ય ગજદ ગજવ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિહિ પ્રતિક્ષણ મમ. બીજો શ્લોક યતઃ શ્લોક નામનો યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિં વિંદતિ માનવઃ માણવ કાક્રીડમાં ભગણ તગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. જેમ કે ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ આદિગતમ તુર્યગતમ પંચમકમ ચ અનત્યગતમ શાદ ગુરુ ચેત તત કથિતમ માણવ કાક્રીડ મિદમ. હવે 9મો 9 અક્ષરોના 4 રણોથી સિદ્ધ થનારા છંદ સમૂહના એનું નામ બૃહતિ છે. પ્રસ્તારથી આના 512 ભેદ થાય છે. આના હલમુખી એક રગણ એક નગણ એક સગણ તથા ભુજંગ શિશુ ભૃતા 2 નગણ 1 ભગણ ભેદ અહીં જણાવવામાં આવે છે. આ પહેલો 251મો ભેદ છે અને બીજો 64મો ઉદાહરણ ક્રમાનુસાર આમ છે. ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ હસ્તયોર મધુર મુરલીમ ધારયન્ન ધરસયને સન્નિવેશ્ય રવમ મૃતમ સંસૃજ્ય જયતિ સ હરિહી. અહીં એક થયો એમનામાં બીજામાં લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ પ્રણમત નયના રામમ વિક ચકુવલય શ્યામમ અધહરય મુના નિરે ભુજંગ શિરસી નૃત્યનતમ નૃત્યનતમ. હવે 10મો 10 અક્ષરના પાદના છંદ સમુદાયને પંક્તિ કહે છે. પ્રસ્તારથી આના 1024 ભેદ થાય છે. આના શુદ્ધ વિરાટ પ્રણવ રુક્તવતી મયુરસારિણી મત્તા મનોરમા હંસી ઉપસ્થિતા તથા ચંપકમાલા વગેરે અનેક અવાંતર ભેદ છે. શુદ્ધ વિરાટ પંક્તિનો 345મો ભેદ છે. અહીં શુદ્ધ વિરાટ ભગણ અહીં શુદ્ધ વિરાટ ભગણ સગણ જગણ એક ગુરુ તથા ચંપકમાલાના ઉદાહરણ આપવામાં આવેલ છે. જેમાં ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ વિશ્વમ તિષ્ઠતિ કુક્ષિટો કરે વક્ત્રે વક્ત્રે યસ્ય સરસ્વતી સદા સર્વેષાં પ્રપિતામહો ગુરુર્બ્રહ્મ શુદ્ધ વિરાટ પુનાતુ નઃ. ચંપકમાલાના પ્રત્યેક પાદમાં ભગણ, મગણ, સગણ અને એક ગુરુ હોય છે તથા પાંચ પાંચ અક્ષરોએ વિરામ એટલે યતિ હોય છે. પ્રત્યેક ચરણમાં આના અંતિમ અક્ષરને ઓછો કરી દેવાથી મણિબંધ છંદ થઈ જાય છે. ઉદાહરણ તરીકે દસ દસનો એટલે કે ભાઈ ગુરુ લઘુ, લઘુ ગુરુ, ગુરુ ગુરુ, લઘુ લઘુ, ગુરુ ગુરુ, સૌમ્ય ગુરુ, સાદ આદ્ય ચતુર્થમ, પંચમમ ષષ્ઠમ ચ આનત્યમુ ઉપા આનત્યમ ઉપાય ઉપાન્યતમ ઇન્દ્રિય બારણેયત્ર વિરામ સા કથનીયા ચંપકમાલા. હવે અગિયારમો, અગિયાર અગિયાર અક્ષરના ચાર ચરણોથી જે છંદ સમુદાયની સિદ્ધિ થાય છે એનું નામ ત્રિષ્ટુપ છે. પ્રસ્તારથી એના 2048 ભેદ થાય છે. ત્રિષ્ટુપના જ અનેક અવાંતર ભેદ ઇન્દ્રવ્રજા, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઉપાજતિ, ઉપજાતિ, દોધક, શાલિની, રથોદતા, ધતા અને સ્વાગતા વગેરે નામોથી પ્રસિદ્ધ છે. ત્રિષ્ટુપના કઈ સંખ્યાના ભેદ છે એ મૂળમાં કહેલી પદ્ધતિ મુજબ જાણી લેવું જોઈએ. અહીં ઉપર કહેલા સાત છંદોના લક્ષણ અને ઉદાહરણ ક્રમાનુસાર પ્રસ્તુત કરવામાં આવે છે, કેમ કે પ્રાચીન અને અનર્વાચીન ગ્રંથોમાં આમના પ્રયોગ વધુ મળે છે. ઇન્દ્રવ્રજા, ઇન્દ્રવજ્રા છંદમાં બે તગણ, એક જગણ અને બે ગુરુ હોય છે, જેમ કે ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, નિર્માણ મોહા જીત સંજ્ઞ દોષા અધ્યાત્મ નિત્યા વિનિર્વૃત્ત કામાહા દ્વંદ્વેર વિમુક્તાહા સુખ દુઃખ સંજ્ઞેર ગચ્છંત્ય મૂઢાહા પદમ વ્યયમ તત. હવે બીજો ઉપેન્દ્રવજ્રા, પેલું તો ઇન્દ્રવજ્રા છંદ, હવે ઉપેન્દ્રવજ્રા માં એક જગણ, એક તગણ, એક જગણ અને બે ગુરુ હોય છે. ઇન્દ્રવજ્રાના પ્રત્યેક ચરણનો પહેલો અક્ષર હસ્વ થઈ જાય એટલે ઉપેન્દ્રવજ્રા છંદ બની જાય છે. લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ ત્વમેવ બંધુષ્વ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ, મમ દેવ દેવ. ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા બંનેના મેળથી જે છંદ બને છે એનું નામ ઉપજાતિ છે. ઉપજાતિમાં કોઈ ચરણ કે પાદ ઇન્દ્રવજ્રા, ઇન્દ્રવજ્રાનો હોય છે તો કોઈ ઉપેન્દ્રવજ્રાનો. પ્રસ્તારવશ ઉપજાતિના 14 ભેદ થાય છે. એ ભેદોના નામ આ પ્રમાણે છે: કીર્તિ, વાણી, માલા, શાલા, હંસી, માયા, જાયા, બાલા, આદ્રા, ભદ્રા, પ્રેમા, રામા, ઋષિ તથા બુદ્ધિ. આ બધાનું સ્વરૂપ નિમ્નાંકિત ચક્રમાં, એટલે નિમ્નાંકિત ચક્રમાં એટલે કોષ્ટક એ બાજુમાં આપેલું છે, એમાં જોવાનું છે. ઉદાહરણ તરીકે ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ, છેલ્લો નહીં, ફરીને આપણે પુનઃ વાંચીએ. ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદેય ત્વામ ત્વા મહ મીષ મે અયમ, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ, પ્રિય પ્રિયાર પ્રિયાયાર હર્ષી દેવ સો ધુમ. પૂર્વોક્ત ચક્રના અનુસાર આ ઉપજાતિનો ભે, ઉપજાતિનો બુદ્ધિ નામનો ભેદ છે. આને જ વિપરીત પૂર્વા અને આખ્યાનકી પણ કહે છે. આમાં પહેલું ચરણ ઇન્દ્રવજ્રાનું અને બાકીના ત્રણ ચરણો ઉપેન્દ્રવજ્રાના છે, જ્યાં શરૂઆતના ત્રણ ઇન્દ્રવજ્રાના અને છેલ્લું ચોથું ઉપેન્દ્રવજ્રાનું ચરણ હોય છે. ત્યાં બાલા નામની ઉપજાતિ હોય છે, જેમ કે ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, વંદ્ય સહ પુંસામ ત્રિદશાભિનંદ્ય કારુણ્ય પુણ્યો પચય ક્રિયાભિ સંસાર સાર ત્વ ત્વમ ઉપૈતી યસ્ય પરોપકારાભરણમ શરીરમ. ચોથો એટલે કે અહીં આપણે પહેલાં એના જે ઇન્દ્રવજાના અલગ અલગ આપ્યા છે એને આપણે જાણી લઈએ કે એકમાં ઈ ઈ ઈ ઈ એને શુદ્ધા ઇન્દ્રવજા નામનું, બીજામાં ઉ ઈ ઈ ઈ એક ઉપજાતિ જેને કીર્તિ કહેવાય, ત્રીજો ઈ ઉ ઈ ઈ બે એટલે વાણી, એમાં બે આવે એટલે એ વાણી થયા બે ઈ વાળું. પછી ઉ ઉ ઈ ઈ ત્રણ માલા, ઈ ઈ ઉ ઈ ચાર સાલા, ઉ ઈ ઉ ઈ પાંચ હંસી, ઈ ઉ ઉ ઈ છ માયા, ઉ ઉ ઈ સાત જાયા, ઈ ઈ ઈ ઉ આઠ બાલા, ઓમ જોવા જાઓ તો એ નવમો છે. ઉ ઈ ઈ ઉ નવ આદરા, ઈ ઉ ઈ ઉ દસ ભદ્રા, ઉ ઉ ઈ ઉ અગિયાર પ્રેમા, ઈ ઈ ઉ ઉ બાર રામા, ઉ ઈ ઉ ઉ તેર રુદ્ધિ, ઈ ઉ ઉ ઉ ચૌદ બુદ્ધિ, ઉ ઉ ઉ ઉ સુદ્ધા એટલે ઉપેન્દ્ર વ્રજા. એટલે સુદ્ધા કહેતા અહીંયા સોળમો, એટલે ઉપરનો સુદ્ધા નીચેનો સુદ્ધા અને એક ઉપજાતિ એમ કરીને કુલ સોળ આમે અહીંયા વર્ણન કર્યા. હવે એમાંથી જાણો ત્રણ ઇન્દ્ર વ્રજાતિઓ, હવે જે પેલા અગિયાર અગિયારમાં ચોથો, ત્રીજા પછી આ ચોથો, હવે ચોથામાં શું આવે છે? દોધક વૃતમાં ત્રણ ભગણ અને બે ગુરુ હોય છે, એટલે કે ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ અને ગુરુ ગુરુ. દોધકમ અર્થમ, દો ધકમ અર્થ વિરોધકમ ઉગ્રમ, સ્ત્રી ચપલમ યુધિ કાતરચિતમ, સ્વાર્થ પરમ મતિહીનમ માત્યમ, મુંચતી યો નૃપતિ હિ સ સુખી સાત. શાલિનીમાં મગણ તગણ તગણ અને બે ગુરુ હોય છે. ઉદાહરણ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. હવેનો ઉદાહરણમાં રૂપમ યતત પ્રાહુર્વ્યક્ત માધ્યમ, બ્રહ્મ જ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ, સત્તા માત્રમ નિર્વિશ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાદ વિષ્ણુર ધ્યાત્મદીપ. રથોદ્ધતા, રથોદ્ધતામાં રગણ નગણ રગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. ઉદાહરણ ગુરુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ ગુરુ. રામ નામ જપતામ કુતો ભયમ, સર્વતાપ શમનેક ભેષજમ, પશ્ય તાત મમ ગાત્ર સન્નિધો, પાવકો અપી સલિલાય તે અધુના. હવે સ્વાગતામાં બે રગણ, સ્વાગતામાં રગણ નગણ ભગણ અને બે ગુરુ થાય છે. ઉદાહરણમાં લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ ગુરુ. કુંદ કા ફરીથી કુંદ દામ કૃત કૌતુક વેશો, ગોપ ગોધન વૃતો યમુનાયામ, નંદ સુનુર નદ્યે તવ વસ્તો નર્મદઃ પ્રણયીનામ વિજહાર. આ બધા સિવાય સુમુખી વાર્તોમી શ્રી ભ્રમર વિલસિત વૃંતા ભદ્રિકા સેનિકા મૌક્તિકમાલા તથા ઉપસ્થિતા વગેરે બીજા પણ અનેક છંદો છે, એમના લક્ષણ અને ઉદાહરણ અન્ય સ્થળે જોવા મળશે. હવે બારમું, જેના ચારેય ચરણ બાર બાર અક્ષરોથી બને છે એ છંદ સમુદાયનું નામ જગતી છે. પ્રસ્તારથી આના 4096 ભેદ થાય છે. આના ભેદ માત્ર, આના ભેદોમાંથી માત્ર વંશસ્થ ઇન્દ્રવંશા, દૂત વિલંબિત, તોટક ભુજંગ પ્રયાત, સ્ત્રગ્વણી સ્ત્રગ્વિણી પ્રમિતાક્ષરા અને વૈશ્વદેવી છંદોના જ લક્ષણ અને ઉદાહરણ અહીં આપવામાં આવે છે. વંશસ્થમાં જગણ તગણ જગણ તથા રગણ આ ચાર ગણ હોય છે. પાદના અંતે યતિ છે. ઉદાહરણમાં લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સરશિરુ હે સરશિરુ હેક્ષણમ સહાર વૃક્ષ સ્થળ કૌસ્તુભ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. હવે ઇન્દ્રવંશામાં તગણ તગણ જગણ તથા ફરી ઇન્દ્રવંશામાં તગણ તગણ જગણ તથાગણ પ્રયુક્ત થાય છે, તથા પાદાંતમાં યતિ કે વિરામ છે. વંશસ્થના પ્રત્યેક ચરણનો પહેલો અક્ષર ગુરુ કરવામાં આવે તો એ ઇન્દ્રવંશામ છંદ થઈ જાય છે. ઉદાહરણ: ગુરુ ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ ગુરુ. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ નંદનમ યચ્છવણમ યદહરણમ લોકસ્ય સદ્યો વિધુનોતી કલ્મશમ તસ્મે સુભદ્ર શ્રવણે નમો નમઃ. વંશસ્થ અને ઇન્દ્રવંશાના ચરણોના મેળથી પણ 14 પ્રકારની ઉપજાતિ બને છે. પૂર્વોક્ત ચક્રમાં ઉના સ્થાને વમ લખી દેવામાં આવે તો એ ઇન્દ્રવંશા અને વંશસ્થની ઉપજાતિનું પ્રસ્તારક ચક્ર બની જશે. આ 14 ઉપજાતિઓના નામ આ પ્રમાણે છે: વૈરાસિકા, રતા, ખ્યાનકી, ઇન્દુમા, પુષ્ટિદા, ઉપમેયા તથા રામણિક, શોરભેયી, શિલાતુરા, વાસંતિકા, મંદહાસા, શિશિરા, વૈદ્યાત્રી, શંખચુડા, રમણા તથા કુમારી. આ બધાના ઉદાહરણ અન્ય ગ્રંથોમાં મળી આવે છે. અહીં પ્રથમ ઉપજાતિનું એક ઉદાહરણ બતાવવામાં આવે છે, જેમાં પ્રથમ ચરણ વંશસ્થનું અને બાકીના 3 ચરણ ઇન્દ્રવંશના છે. લઘુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ. કિરાત હુણાદ્ર પુલિંદા પુલક્ષા આભીર કંકા યવનાહા ખસાદ્ય યે અન્ય ચ પાપા યદુપ આશ્રયા આશ્રયા શુદ્ધયંતી તસ્મે પ્રભ વિષ્ણવે નમઃ. હવે આવે છે દ્રુત વિલંબિતમાં નગણ ભગણ ભગણ રગણ, આ 4 ગણ હોય છે. પાદાંતમાં યતિ હોય છે. ઉદાહરણ તરીકે લઘુ લઘુ લઘુ લઘુ, એટલે 4 વાર લઘુ, ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ ગુરુ. વિપદી ધૈર્યમ અથાભ્યુદ્ધે ક્ષમા સદસી વાક પટુતા યુધિ વિક્રમ. યશસી ચા અભિરચિર વ્યસનમ શ્રુતે પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મનામ. હવે તોટકૃતમાં 4 સગણ હોય છે અને પાદાંતમાં વિરામ યતિ આવે છે. ઉદાહરણ તરીકે જે 4 સગણ કહેતા લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, અને વિરામ પદાંતમાં વિરામ એ પણ લઘુ લઘુ ગુરુ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભુજંગ પ્રયાતમાં 4 યગણ અને પાદાંત વિરામ આવે છે. યગણ કહેતા 4 યગણ એટલે એ સરખા આવશે કે ભાઈ લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, એટલે એ યગણ થઈ ગયા 4. અયમ ત્વત કથામ ઇષ્ટ પિયુષનાદ્યમ મનોવારણ ક્લેશ દાવાગ્નિ દગ્ધ તૃષાતો અવગાઢો ન સસ્માર દાવમ ન નિષ્ક્રામતી બ્રહ્મ સંપન્ન વન્ન. હવે આવશે સ્ત્રગ્વિણી માં 4 રગણ તથા પાદાંત વિરામ આવે છે. ઉદાહરણ તરીકે રગણ કહેતા ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ, એટલે 4 રગણ થઈ ગયા. સ્વાગતમ તે પ્રસિદેશ તુભ્યમ નમઃ શ્રીનિવાસ શ્રિયા કાંત્યા ત્રાહી નઃ ત્વામૃતે ધીશ નાર અંગેર્મુખ શોભતે શીર્ષહીન કબંધો યથા પુરુષ. પ્રમિતાક્ષરામાં સગણ જગણ સગણ સગણ તથા પાદાંત વિરામ આવે છે. સગણ કહેતા અહીંયા લઘુ લઘુ ગુરુ અને જગણ કહેતા લઘુ ગુરુ લઘુ, સગણ કહેતા લઘુ લઘુ ગુરુ અને પાછો સગણ કહેતા લઘુ લઘુ ગુરુ. પરિશુદ્ધ વાક્ય રચના રચના તિથશયમ પરિચંતી પરિશીચંતી શ્રવણયોર્મૃતમ પ્રમિતાક્ષરાપી વિપુલાર્થવતી કવિ ભારતી હરતી મેં હૃદયમ. આ વૈશ્વદેવી માં બે મગણ અને બે યગણ હોય છે તથા પાંચમો અને સાતમા અક્ષરે વિરામ આવે છે. મગણ કહેતા બે મગણ એટલે કે ગુરુ ગુરુ ગુરુ અને પાછા ગુરુ ગુરુ ગુરુ, અને બે યગણ કહેતા લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. અર્ચાન અર્ચ અર્ચામ નેશામ ત્વમ વિહાયા મરાણા વિહા. પુનઃ પાંચમા અને સાતમા અક્ષર વિરામ આવશે. આચાર્યમ નેશ્યામ ત્વમ વિહાયા મરાણામ દ્વૈતેનેકમ વિષ્ણુમ ભર્ય ચ ભક્ત્યા તત્રા શેષાત્મન શેષાત્મન્ય અર્ચિતે ભાવિને તે ભ્રાતઃ સંપન્ના આરાધના વૈશ્વદેવી. ઉપયુક્ત છંદો સિવાય બૃહતિના અન્ય ભેદ પુટ જલોદ જલોદ ધતગતિ નત કુસુમ વિચિત્રા ચંચલાક્ષિકા કાંતોત્પીડા વાહિની નવમાલિની ચંદ્ર ચંદ્રવર્તમ પ્રમોદિત વદના પ્રેમવદા મણિમાલા લલિતા મોહિતો જજ્વલા જલધરમાલા પ્રભા માલતી તથા અભિનવ તામ્રસ વગેરેના પણ લક્ષણનું ઉદાહરણ અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. હવે તેર તેર અક્ષરોના ચાર પાદોથી પૂર્ણ તથા છંદ સમૂહનું નામ અતિ જગતી છે. પ્રસ્તારથી આના 8192 ભેદ થાય છે. અતિ જગતીના ભેદોમાં જ એક પ્રહર્ષિણી નામનો ભેદ છે. આના પ્રત્યેક પાદમાં મગણ નગણ જગણ રગણ તથા એક ગુરુ હોય છે. ત્રીજા તથા દસમા અક્ષરે યતિ આવે છે. હવે એને આપણે મગણ કહેતા ગુરુ ગુરુ ગુરુ, નગણ કહેતા લઘુ લઘુ લઘુ, જગણ કહેતા લઘુ ગુરુ લઘુ, રગણ કહેતા ગુરુ લઘુ ગુરુ, અને છેલ્લે ગુરુ. જાગૃતિ પ્રસભ વિપાક સંવિદ્યાર્થી શ્રી વિષ્ણોર લલિત કપોલજા નદી ચેત સકિર્ણ યદી ભવિતાસ્તિ કો વિષાદ સંવાદ સકલ જગત પિતા મહેન. આ સિવાય ક્ષમા અતિરુચિરા મત મયુર ગૌરી મંજુભાષિણી અને ચંદ્રિકા વગેરે ભેદો પણ અન્ય ગ્રંથોમાં વર્ણિત છે. એમના ઉદાહરણ ત્યાં જ જોવા જોઈએ. હવે ચૌદમું, ચૌદ ચૌદ અક્ષરોના ચાર પાદોના છંદ સમુદાયને સકવરી કહે છે. પ્રસ્તારથી આના 16384 ભેદ થાય છે. આના ભેદોમાં વસંત તિલકા નામનો છંદ અહીં જણાવવામાં આવે છે. આમાં તગણ ભગણ બે જગણ અને બે ગુરુ હોય છે. પાદાંતે વિરામ આવે છે. વસંત તિલકાને જ કેટલાક વિદ્વાનો સિંહોન્તા અને ઉદ્ભર્ષિણી પણ કહે છે. ઉદાહરણમાં ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ યા દોહને અવહનને મથનો પલે પ પ્રે અખંડે પ્રે અખે ખનાર ખના ખનાર ભરું દિતોક્ષણમાર જનાર્દો ગાયંતી ચેન મનુ રક્ત ધિયો અશ્રુકંઠયો ધન્યા વ્રજ સ્ત્રિય ઉરુક્રમ ચિત્ત ચિત્તયાનાહા. આ સિવાય અસમંદા અપરાજિતા તથા પ્રહરણ કલિતા વગેરે બીજા પણ અનેક ભેદ છે. આ બધામાંથી પ્રહરણ કલિતાનું ઉદાહરણ અહીં આપવામાં આવે છે. પ્રકરણ કલિતામાં બે નગણ એક ભગણ એક નગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. સાત સાત અક્ષરે વિરામ આવે છે. જેમ કે લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ સુરમુનિ મનુર મનુર જરૂ પચિત ચરણામ મનુર જેરુ પચિત ચરણામ રીપુ ભય ચકિત ત્રિભુવન શરણામ પ્રણમત મહિષાસુર વધક કુપિતામ પ્રહરણ કલિતામ પશુપતિ દયિતામ. હવે પંદર પંદર અક્ષરોના ચાર ચરણોથી સિદ્ધ થતા છંદનું નામ અતિશક્વરી છે. પ્રસ્તારથી આના 32,768 ભેદ થાય છે. આ ભેદોમાં ચંદ્રાવર્તા અને માલિની આ બે જ અહીં જણાવવામાં આવે છે. 4 નગણ અને 1 સગણથી ચંદ્રાવર્તા છંદ બને છે. આમાં 7-7 અને 8 અક્ષરોએ વિરામ આવે છે. જો 6ઠા અને 9મા અક્ષરે વિરામ આવે તો આનું નામ માલા થાય છે. એ જ રીતે 8 અને 7 અક્ષરે વિરામ આવવાથી એની મણિનિકર સંજ્ઞા થાય છે. ચંદ્રવર્તાનું ઉદાહરણ આ પ્રમાણે છે. અહીં લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ પટુ પટુ જવ પવન ચલિત જલ લહરી તરલિત વિહગ નીચ યર મુખ રમ વિકસિત કમલ સુરભી સુચિ સલિલમ પ્રવિશતિ હરિરીહ શરદી શુભસર. હવે માલિની માં 2 નગણ 1 મગણ અને 2 યગણ હોય છે. આમાં 7 અને 8 અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણ 2 નગણ કહેતા લઘુ લઘુ લઘુ અને પાછા લઘુ લઘુ લઘુ એટલે 2 નગણ થઈ ગયા. 1 મગણ એટલે કે એમાં ગુરુ ગુરુ ગુરુ અને 2 યગણ કહેતા લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. હવે એને આપણે અહીંયા વાંચીએ. અસિત ગિરી સમમ શાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વરસાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામીશ પારમ ન યાતી. હવે 16 અક્ષરોના 4 ચરણોથી સિદ્ધ થનારા છંદ સમુદાયનું નામ અષ્ટી છે. પ્રસ્તારથી આના ભેદોની સંખ્યા 65,536 થાય છે. આ ભેદોમાંથી 2ના લક્ષણ અને ઉદાહરણ અહીં આપવામાં આવે છે. 1નું નામ ઋષભ ગજ વિલાસિત અને બીજાનું નામ વાણીની. ઋષભ ગજ વિલસિતમાં ભગણ રગણ 3 નગણ તથા 1 ગુરુ હોય છે. 7મા અને 9મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ભગણ કહેતા ભગણ રગણ 3 નગણ અને 1 ગુરુ હોય છે. તો ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ. હવે વાંચી. યો હરીર ઉચ્ચ ખાન ખર તરન નખ શિખિરે ખર તર નખ શિખરેર દુર્જય દૈત્ય સિંહ સુ વિકટ હૃદય તટમ કિમ નીવ કિમ નવી નવી નવી કિમ નવહી ચિત્રમેશ યદખિલમ પહ્યતવાન કંસ નિદેશ દ્રપ્ય દશભગ જ વિલસિતમ. હવે વાણીની માં નગણ જગણ ભગણ જગણ રગણ તથા 1 ગુરુ હોય છે. ઉદાહરણમાં ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ નહીં પણ ઉદાહરણમાં ફરીને લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ સ્ફુરતુ સ્ફુરતુ મમાન નેદ્ય નનુ વાણી નીતિ રમ્યમ તવ ચરણ પ્રસાદ પરિપાક્ત કવિત્વમ ભવજલ રાશિ પાર કરણ ક્ષમમ મુકુંદમ સતતમહમ સત્વેહી સ્વરચિત્તેહી સ્તવાની નિત્યમ. હવે 17 એટલે કે 17 અક્ષરોના 4 ચરણોના છંદ સમૂહનું નામ અત્યષ્ટિ છે. પ્રસ્તારથી આની સંખ્યા 131,072 થાય છે. આના ભેદોમાંથી માત્ર હરિણી પૃથ્વી વંશપત્ર પતિતિ મંદક્રાંતા અને શિખરણીના લક્ષણનું ઉદાહરણ અહીં આપવામાં આવે છે. હરિણીના પ્રત્યેક ચરણમાં નગણ સગણ મગણ રગણ સગણ 1 લઘુ તથા 1 ગુરુ હોય છે. 6ઠા 4ઠા અને 7મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં જ્યાં સગણ મગણનું ઉદાહરણ કેને કહેવાય તો કે એમાં લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ન સમરસના હા કાલે ભોગાશ્વલમ ધન યૌવનમ કૃત સુકૃતમ યાવન્નેયમ તનુહુ પ્રવિક્ષિર્યતે કિમપી કલના કાલશેયમ પ્રધાવતી સત્વરા તરુણ હરિણી સંતસ્તેવ પ્લવ પ્રવી સારિણી. પૃથ્વીના પ્રત્યેક પાદમાં જગણ સગણ જગણ સગણ યગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. આઠમા અને નવમાં અક્ષર વિરામ આવે છે. ઉદાહરણમાં લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ. હતાહ સમિતિ સત્ર વસ્ત્રી ભુવને પ્રકીર્ણમ યસ્ય કૃતસ્વ ગુણીનામ ગૃહે નિરવર્ધિને નિરવર્ધિમ મહાનુત્સવ ત્વયા કૃતપરી ગૃહે રઘુપતે અદ્ય સિંહાસને નિતાંત નિરવગ્રહા ફલવતી ચ પૃથ્વી કૃતા. વંશપત્ર પતિત માં ભગણ રગણ નગણ, ભગણ નગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. દસમા અને સાતમા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ. અદ્ય કુરસ્વ કર્મ સકૃતિ યદિ પર દિવસે મિત્ર વિધેયમસ્તિ ભવતઃ કિમુ ચિરયસી તત. જીવિતમ અલ્પકાલ કલના કલનાલ કલનાલ ઘૂતર તરલમ નશ્યતિ વંશપત્ર પતિતમ હિમ સલિલમિવ. મંદ્રકાંતા મંદક્રાંતા માં મગણ ભગણ નગણ તગણ તગણ અને બે ગુરુ હોય છે. ચોથા છઠ્ઠા અને સાતમા અક્ષરે વિરામ આવે છે. આના પ્રત્યેક ચરણના અંતિમ સાત અક્ષરો કામ કરી દેતા એટલે કે હંસી છંદ બની જાય છે. ઉદાહરણમાં ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ ગુરુ. બહાર પિંડમ નટવર અપૂહ કર્ણયો કર્ણિકારમ વિભ્રદ્વાંશ કનક કપિશમ વેજયંતિમ ચ માલામ રંધ્રાન વેણોર ધર સુધયા પુરયન ગોપાલ ગોપા વૃંદેર વૃંદા વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શિખરિણી માં યગણ મગણ નગણ સગણ ભગણ એક લઘુ અને એક ગુરુ હોય છે તથા છઠ્ઠા અને અગિયારમાં અક્ષર વિરામ આવે છે. ઉદાહરણ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ઉદાહરણમાં ફરીને ઉદાહરણ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ. મહિમ્નઃ પારમ તે પરમ વિદુષો યદ્ર સદૃશી સુતિર્બ્રહ્માદી નામપી તદવત્સન્નારસ્ત સત્વઈ ગિરહ અથા વાચ્યઃ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃહન મમ્માપ્યશમ પેશ્ય સ્તોત્રે હર નિરપવાદઃ પરિકરઃ. અઢારમું અઢાર અઢાર અક્ષરોના ચાર ચરણોથી બનતા છંદ સમૂહની સંજ્ઞા ધૃતિ કહેવામાં આવી છે. પ્રસ્તારથી આના 2,62,144 ભેદ થાય છે. એમાંથી એક જ ભેદ કુસુમિત લલા કુસુમિતલાતા કુસુમી તલતા વેલ્લિતા નામના છંદનું લક્ષણ અને ઉદાહરણ આપવામાં આવે છે. આ છંદમાં મગણ તગણ નગણ અને ત્રણ ભગણ હોય છે તથા પાંચમા છઠ્ઠા અને સાતમા અક્ષરો પર વિરામ આવે છે. ઉદાહરણ તરીકે ગુરુ ગુરુ ગુરુ ગુરુ વિરામ એટલે પાંચ અક્ષર વિરામ પણ ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. ધન્યાનામેતા કુસુમી તલ તાવેલ્લિતો ત પ્રફુલ્લ વૃક્ષા સોતકંઠમ કુજત પરભૂતકલાપ કોલાહલિન્ય મધ્વાદો માદન માધનમ કરકલોદ્રિત જંકીરરમ્યા ગ્રામાંત સ્તોત્ર પરિસર ભુવ પ્રતિમ ઉત્પાદયંતી. હવે ઓગણીસમું એટલે કે ઓગણીસ અક્ષરોના ચાર ચરણોથી સિદ્ધ થતા છંદ સમુદાયને વિદ્રુતિ અને અતિધ્રુતિ કહે છે પ્રસ્તારથી આના 5,24,288 ભેદ થાય છે। અહીંયા એક જોવાની વસ્તુ છે કે બેનો જે આપણે વર્ગ કરતા જાય, બેના એક વર્ગ એટલે બે, બેનો બે વર્ગ એટલે 4, પછી 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2048 એ પ્રમાણે ક્રમશઃ આ છંદો ચાલ્યા જાય છે કે 5,24,288 ભેદ। એમાંથી એક ભેદ શાર્દુલ વિક્રીડિત નામે પ્રસિદ્ધ છે, જેમાં મગણ, સગણ, જગણ, સગણ, બે તગણ અને એક ગુરુ હોય છે તથા 12મા અને 7મા અક્ષરે યતિ આવે છે। ઉદાહરણ ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ના ગુરુ પુનઃ પુનઃ ઉદાહરણ ફરીને 19 અક્ષરોની ચાવે છે। ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ। યમ બ્રહ્મા વરુણેન્દ્ર મરુતઃ સ્તુંતવંતી દિવ્યેહ સ્તવ્યૈર્વેદેહી સાંગપદક્રમોપનિષદૈર્ગાયંતી યમ સામગાઃ ધ્યાન અવસ્થિત તદ્ગ્રતે તદ્રગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યશ્યાંતમ વ વિદુહ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ। હવે 20-20 અક્ષરોના 4 પદોથી નિષ્પન્ન થતા છંદ સમૂહનું નામ કૃતિ છે। પ્રસ્તારથી આના 10,48,576 ભેદ થાય છે। એમાંથી બે છંદના લક્ષણ અને ઉદાહરણ અહીં જણાવવામાં આવે છે। પહેલાનું નામ સુવદના અને બીજાનું નામ વૃત છે। સુવદના સુવદનામાં મગણ, રગણ, ભગણ, નગણ, યગણ, ભગણ, એક લઘુ અને એક ગુરુ હોય છે। 7મા અને 6ઠા અક્ષરે વિરામ આવે છે। ઉદાહરણ તરીકે ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ છેલ્લે એક જ ગુરુ। યા પિનોદ ગાઢ તુંગ સ્તન જધન ધના ભોગાસ ભોગાલ સગ તિર્યસા હા ફરી યા પિનોદ ગાઢ તુંગ સ્તન સ્તુંગ સ્તનજ ધન ધના ભોગાલ ભોગાલ સગતિર્યસ્યા કર્ણાવત વત્સો તપલરુ ચીજયની ફરી પુનઃ કર્ણા વત્સો તપલ તપલ રુચિ જયની દીર્ઘે ચ નયને શ્યામા સિમંતી ની નામ તિલકમીવ મુખે યાચ ત્રિભુવને પ્રત્યક્ષમ પાર્વતી મે ભવતુ ભગવતી સ્નેહાત સુવદના। વૃતમાં એક ગુરુ અને એક લઘુના ક્રમે 20 અક્ષરો થાય છે। પાદાંતે વિરામ આવે છે। ઉદાહરણ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ જંતુ માત્ર દુઃખકારી કર્મ નિર્મિતમ ભવત્ય અનર્થ હેતુ તેન સર્વામ આત્મતુલ્ય આત્મતુલ્યમ ઇક્ષમાણ ઉત્તમમ સુખમ લભસ્વ વિદ્ધિ વિદ્ધિ બુદ્ધિ પૂર્વકમ મમોપદેશ વાક્યમ ઇતદાદરેણ વૃતમ વૃતમે તદ્દુતમ મહાકુલ પ્રસૂત જન્મા નામ હિતાય। હવે 21 અક્ષરોના 4 પાદોથી પૂર્ણ થતા તથા છંદોની જાતિવાચક સંજ્ઞા પ્રકૃતિ છે। પ્રસ્તારથી આના 20,97,152 ભેદ થાય છે। એમાંથી એક ભેદ સ્ત્રગધરાના નામે પ્રસિદ્ધ છે। એમાં મગણ, રગણ, ભગણ, નગણ અને 3 યગણ હોય છે। 7-7 અક્ષરે વિરામ આવે છે। ઉદાહરણ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ બ્રહ્માંડમ ખંડયંતી હરી બ્રહ્માંડમ ખંડ ફરી બ્રહ્માંડમ ખંડયંતી હર શિરસી જટા વલ્લી મુલ્લા શયંતી સ્વરલોકાદા પતંતી કનકગીરી ગુહા ગુહાગંડશેલાત સ્ખલંતી શોણી પુષ્ટે લુઠંતી દુરી દુરિત ચય ચમુર નિર્ભરહમ નિર્ભરમ વત્સર્યંતી પાથો ધીમ પૂરયંતી સુરનગર સરિત પાવની ન પુનાતુ. હવે 22 અક્ષરોના 4 પાદોથી પરિપૂર્ણ થતા છંદોનું નામ આકૃતિ છે. પ્રસ્તારથી આના ભેદોની સંખ્યા 41,94,304 થાય છે. એના એક ભેદ ભદ્રકનું ઉદાહરણ અહીં આપવામાં આવે છે. ભદ્રકના પ્રત્યેક પાદમાં ભગણ બેગણ એટલે ભગણ રગણ નગણ રગણ નગણ રગણ નગણ અને એક ગુરુ હોય છે. 10મા અને 12મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણ તરીકે ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ ભદ્રક ગીત ભદ્રક ગીતિભિ સકૃદપી સ્તુવંતી ભવયે ભવંતમ ભવમ ભક્તિ ભરા વનમ્ર શિરસઃ પ્રણમ્ય તવ પાદયોઃ સુકૃતિ સુકૃતિનઃ તે પરમેશ્વરસ્ય પદવીમ વાપ્ય સુખમ આપનુવંતી વિપુલમ મત્સ્યર્ભુવમ સ્પૃશ્યંતી ન પુનર્મનો હરસુરાવલ્લી પરિવૃતા. 23 અક્ષરોના 4 ચરણોથી સિદ્ધ થતા છંદ સમુદાયને વિકૃતિ કહે છે. પ્રસ્તારથી આના 83,88,608 ભેદ થાય છે. આ ભેદોમાંથી અશ્વલલિત અને મત્તા ક્રીડા નામના બે છંદોના ઉદાહરણ અહીં આપવામાં આવે છે. પ્રત્યેક પાદમાં નગણ જગણ ભગણ જગણ ભગણ જગણ ભગણ તથા એક લઘુ અને એક ગુરુ હોવાથી અશ્વલલિત છંદ બને છે. ઉદાહરણમાં લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ પવન વિદ્યુત વિચી ચપલમ વિલોકયતિ જીવિતમ તનુર્ભૂતા તનુર્ભૃતામ વપુરપી હિયમાન મનીષમ જરા વનીતયા વશીકૃતમિદમ સપદિ નીપડન વ્યતિકરમ યમાદીવ નરાધીપાન્ન નર પશુ પરવનિતામ વે વનિતામ વેક્ષ કુરુતે તથાપિ હતબુદ્ધિર્શ્વ લલિતમ. હવે મતાક્રીડામાં 2 મગણ 1 તગણ 4 નગણ 1 લઘુ અને 1 ગુરુ હોય છે. 8મા અને 15મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ વંદે દેવ શ્રી ગોવિંદમ પ્રણય પર વસમતી કરુણ હૃદય માત્રા બદ્ધમ દામના સામના સ્તુતમપી સુતમિવમ નિજમિહમ સભયમ હંતુમ યા આ ગાતસ્ય માર્તુવ્ય તરદતુલ ની જગતીમતી વિમલામ ગા ગોપીર ગોપાન યો અગોપાય દિહ વિદ્યુત ગિરી રૂપ ચિત ધનત. 24 અક્ષરોના 4 ચરણોથી જે છંદો બને છે એમનું નામ સંકૃતિ છે. પ્રસ્તારથી આના 1,67,77,216 ભેદ થાય છે. એ બધામાંથી તન્વી નામના છંદનું ઉદાહરણ આપવામાં આવે છે. એમાં ભગણ તગણ નગણ સગણ બે ભગણ નગણ અને યગણ હોય છે. 5મા 7મા અને 12મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ ગુરુ નાથ તવાહમ તવ પદકમલમ સેવિતુમેવ મનસી મમ કામો નામ સુધા સો દરમતિ મધુરમ મે રસના રસયતુ નિતરામ વે પ્રેમી જના યે પ્રભુ ગુણરસિકાસ્તેષુ સદૈવ ભવતુ મમ વાસો દેવ દયામ દર્શય વસ હૃદય ત્વામ ન વિનેહ જગતિ મમ બંધુ. 25 હવે 25મું 25 અક્ષરોના ચાર પાદથી સંપન્ન થતા વે છંદોને અતિકૃતિ કે અભિકૃતિ કહે છે. પ્રસ્તારથી એના 3,35,53,432 ભેદ થાય છે. એમાંથી એ ભેદનું નામ કોંચપદા છે. એના પ્રત્યેક ચરણમાં ભગણ મગણ સગણ ભગણ ચાર નગણ અને એક ગુરુ હોય છે. પાંચમા આઠમા અને સાતમા અક્ષરે વિરામ હોય છે. ઉદાહરણ તરીકે ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ માધવ ભક્તિમ દેહ વિભક્તિમ તવ ચરણ યુગલ શરણમ ઉપગતઃ સંહર પાપમ દર્શિત તાપમ નિજ ગુણ ગણ રતિ ઉપનય નિતરામ મોહન રૂપમ રમ્યમ નૂપમ પ્રકટ્ય સમય વિષય વિષમનીષમ વાદ્યવંશી માન સંદ્રશી થિમિનીબ હૃદય વિહિત વર વડિશામ. હવે 26મું 26 અક્ષરોના ચાર ચરણોથી જે વૃંદો બને છે એમની જાતિવાચક સંજ્ઞા ઉત્કૃતિ છે. પ્રસ્તારથી એના 6,71,08,864 ભેદ થાય છે. એ બધામાંથી બે ભેદ દર્શાવવામાં આવે છે. એકનું નામ ભુજંગ વિજૃંભિત છે અને બીજાનું અપવાહ છે. ભુજંગ વિજૃંભિતમાં બે મગણ એક તગણ ત્રણ નગણ એક રગણ એક સગણ એક લઘુ અને એક ગુરુ હોય છે. આઠમાં 11મા અને 7મા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ હેલો દક્ષ અન્ય ચત્પાદ પ્રકટ વિકટ નટ નભરો રણત કર તાલ કહ ચારુ પ્રે અખચચુ ડાબરહમ ડર્બહ શ્રુતિ તરલ નવ કી સલય સ્તર અંગિત હાર ધૃત ત્રસ્ય અન્નાગસ્ત સ્ત્રી ભી સ્ત્રીભીર્ભક્ત્યા મુકુલિત કર કમલયુગમ કૃતસ્તુતિર્ચ્યુત પાયાદ વશ્વી વંદન કાલિંદ્રી હૃદકૃત નિજ વસતિ બૃહદ ભુજંગ વિજૃંભી તમ. અપવાહના પ્રત્યેક પાદમાં એક મગણ છ નગણ એક સગણ અને બે ગુરુ હોય છે. નવમાં છઠ્ઠા અને પાંચમા અક્ષરે વિરામ આવે છે. ઉદાહરણમાં ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ લઘુ ગુરુ અને ગુરુ ગુરુ શ્રીકંઠમ ત્રિપુરદઃ નમ મૃત કિરણ સકલ લલિત શિરસમ રુદ્રમ ભૂતેશમ હત મુનિ મખમલી મખમ ખિલ ભુવન નમિત ચરણ યુગ મિશાનમ સર્વજ્ઞમ વૃષભગ વૃષભ ગમન મહીપતિ કૃતવલય રુચિકર મારાધ્યમ તમ વંદે ભવભય ભિદમ ભીમત ફલ વિતરણ ગુરુ ઉમયાયુક્તમ. 26 અહીંયા પૂરા થયા. આ છંદોની સંજ્ઞાઓ છે. પ્રસ્તારથી આમના અનેક ભેદો થાય છે. એટલે કે છંદશાસ્ત્રમાં 6 પ્રત્યય હોય છે. પ્રસ્તાર નષ્ટ ઉદ્દિષ્ટ એકદ વ્યાદિલ્ગ ક્રિયા 5મું સંખ્યાન અને 6ઠ્ઠો અધ્વયોગ પ્રસ્તારનો અર્થ છે ફેલાવો. અમુક સંખ્યાયુક્ત અક્ષરોથી બનેલા પાદ ધરાવતા છંદના કેટલા અને ક્યાં ક્યાં ભેદ થઈ શકે છે આ પ્રશ્નનું સમાધાન કરવા માટે જે ક્રિયા કરવામાં આવે છે એનું નામ પ્રસ્તાર છે. નષ્ટ આદિનું સ્વરૂપ આગળ કહેશે. એટલે કે પ્રસ્તારથી આમના અનેક ભેદો થાય છે. બધા ગુરુ અક્ષર ધરાવતા પાદમાં પ્રથમ ગુરુની નીચે લઘુ લખવો જોઈએ, પછી જમણી બાજુની પંક્તિને ઉપરની પંક્તિને જેમ ભરી દેવી. તાત્પર્ય એ છે કે બાકીના સ્થાનોમાં ઉપર અનુસાર ગુરુ લઘુ વગેરે ભરવા, આ ક્રિયાને સતત કરતા રહેવી. આમ કરતાં કરતાં ઉન સ્થાન અર્થાત ડાબી બાજુના છેવટના સ્થાને ગુરુ જ લખવો. આ ક્રિયા ત્યાં સુધી કરતા રહેવી જ્યાં સુધી બધા લઘુ અક્ષરોની પ્રાપ્તિ ન થઈ જાય. આને પ્રસ્તાર કહેવામાં આવે છે. ઉદાહરણ માટે ચાર અક્ષરના પાદ ધરાવતા છંદનો મૂળમાં કહેલ પદ્ધતિ પ્રસ્તાર અહીં અંકિત કરવામાં આવે છે. જેમ કે પહેલું તો ગુરુ ગુરુ ગુરુ, હવે જેને કીધું કે આગળથી આપણે લઘુની શરૂઆત કરીને બધામાં ફેરવતો જવાનું છે. તો પહેલું થયું આપણે અનુક્રમે હું 16 એના પ્રકાર થશે એ બોલું છું, જે આપણી આધુનિક સમયમાં બાઇનરી સિસ્ટમ જેને કહી એ જ પ્રમાણે. તો ગુરુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ લઘુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ ગુરુ લઘુ, એટલે ત્રણ વાર, એટલે નવમું થયું. પછી લઘુ ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ લઘુ, લઘુ ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ લઘુ અને લઘુ લઘુ લઘુ લઘુ. આ એના બધાના સ્થળાંતર થઈ ગયા સ્થળ એ પ્રમાણે. હવે આપણે પાછા ઉપર જઈએ. પ્રસ્તાર નષ્ટ થઈ જતા જો એના કોઈ ભેદનું સ્વરૂપ જાણવું હોય તો એને જાણવાની વિધિને નષ્ટ પ્રત્યમ કહે છે. જો નષ્ટ અંક સમ હોય તો એના માટે એક લઘુ લખો, અને એનો અડધો પણ જો સમ હોય તો એના માટે ફરીથી એક લઘુ લખો. જો નષ્ટ અંક વિષમ હોય તો એના માટે ગુરુ લખો અને એક ઉમેરીને અડધો કરો. એ અડધો પણ જો વિષમ હોય તો એના માટે પણ ગુરુ જ લખો. આ ક્રિયા ત્યાં સુધી કરતા રહેવું જ્યાં સુધી અભિષ્ટ અક્ષરોનો પાદ પ્રાપ્ત ન થઈ જાય. એટલે કે અહીંયા અભિષ્ટ અક્ષરનો પાદ કહેતા, જેમ કે કોઈના દ્વારા પૂછવામાં આવે કે ચાર અક્ષરના પાદ ધરાવતા છંદોનો છઠ્ઠો ભેદ શું છે, તો આમાં છઠ્ઠો અંક સમ છે, તેથી એના માટે પહેલો અંક લઘુ હશે, પછી છનો અડધો કરતાં ત્રણ વિષમ અંક થયો, તેથી એના માટે એક ગુરુ લખ્યો, પછી ત્રણમાં એક ઉમેરીને અડધો કર્યો તો બે સમ અંક થયા, તેથી એના માટે ફરીથી એક લઘુ લખ્યો, એ બેનો અડધો કર્યો તો એક વિષમ અંક થયો, તેથી એના માટે એક ગુરુ લખ્યો. બધું મળીને લઘુ ગુરુ લઘુ ગુરુ એમ થયું. માટે ચાર અક્ષરના છંદના છઠ્ઠા ભેદમાં પ્રત્યેક પાદમાં પ્રથમ અક્ષર લઘુ, બીજો ગુરુ, ત્રીજો લઘુ અને ચોથો ગુરુ થશે. હવે પાછા આપણે ઉપર જઈએ. પ્રસ્તારના કોઈ ભેદનું સ્વરૂપ તો જો જ્ઞાત હોય પરંતુ સંખ્યા જ્ઞાત ન હોય તો એને જાણવાની વિધિને ઉદિષ્ટ કહે છે. ઉદિષ્ટમાં ગુરુ અને લઘુના બોધક જે ચિહ્નો હોય એમાં પહેલા અક્ષર પર એક લખો અને ક્રમાનુસાર બીજા અક્ષર પર બમણો અંકો લખતા જવું, પછી લઘુ ઉપર જે અંકો હોય એમનો સરવાળો કરીને એમાં એક વધુ જોડવો તથા એનો જ ઉદિષ્ટ સ્વરૂપની સંખ્યા જણાવી, એવું પુરાણવેતા વિદ્વાનોનું કથન છે. જેમ કોઈ પૂછે છે કે ચાર અક્ષરના પાદ ધરાવતા છંદમાં જ્યાં પ્રથમ ત્રણ ગુરુ અને અંતે એક લઘુ હોય તો એની સંખ્યા કઈ છે, અર્થાત તે એ છંદનો કયો ભેદ છે, આના જાણવા માટે પહેલા ઉદિષ્ટના ગુરુ લઘુને નિમ્નાંકિત પદ્ધતિથી અંકિત કરીને એમના ઉપર ક્રમાનુસાર દ્વિગુણ એટલે કે બમણા અંકો સ્થાપિત કરવા. એટલે કે અહીંયા આપણે ઉદાહરણમાં જોયું કે ભાઈ ગુરુ ગુરુ ગુરુ લઘુ તો 1 2 4 8, ત્યાર પછી માત્ર લઘુમાં અંક 8માં એક વધુ ઉમેરવામાં આવ્યો એટલે 9 થયો. આ જ ઉદિષ્ટની સંખ્યા છે, અર્થાત તે એ છંદનો 9મો ભેદ છે. બરાબર. ચાલો અમુક છંદના પ્રસ્તારમાં એક ગુરુ ધરાવતા કે એક લઘુ ધરાવતા, બે લઘુ કે બે ગુરુ ધરાવતા, ત્રણ લઘુ કે ત્રણ ગુરુ ધરાવતા ભેદ કેટલા થઈ શકે છે એને જુદી જુદી જાણવાની જે પ્રક્રિયા છે તેને એક દ્વયા દિલગ ક્રિયા કહે છે। છંદના અક્ષરોની જે સંખ્યા હોય એમાં એક અક્ષર ઉમેરીને એટલા જ એકાંક ઉપર નીચેના ક્રમાનુસાર લખવા, એ એકાંકોને ઉપરની અન્ય પંક્તિમાં ઉમેરવા, પરંતુ અંત્યના સમીપવર્તી અંકને ઉમેરવો અને ઉપરના એક એક અંકને ત્યજી દેવો। ઉપરના સર્વ ગુરુ ધરાવતા પહેલા ભેદથી નીચે સુધી ગણતરી કરવી। આ પદ્ધતિથી પ્રથમ ભેદ સર્વગુરુ, બીજો ભેદ એક ગુરુ અને ત્રીજો ભેદ દ્વિગુરુ થાય છે। એ રીતે નીચેથી ઉપર તરફ ધ્યાન આપવાથી સૌથી નીચેનો સર્વ લઘુ, એની ઉપરનો એક લઘુ, ત્રીજો ભેદ દ્વિલઘુ વગેરે થાય છે। આ રીતે એક દ્વયા દિલગ ક્રિયા ગણવી જાણવી જોઈએ। નિમ્ન અંકિત કોષ્ટકથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે, અર્થાત ચાર અક્ષર ધરાવતા છંદના પ્રસ્તારમાં ચાર લઘુ ધરાવતો એક ભેદ, એક ગુરુ અને ત્રણ લઘુ ધરાવતા ચાર ભેદ, બે ગુરુ અને બે લઘુ ધરાવતા છ ભેદ, ત્રણ ગુરુ અને એક લઘુ ધરાવતો ચાર ભેદ અને ચાર ગુરુ ધરાવતો એક ભેદ થશે। જેમ કે કોષ્ટકમાં નીચે એક એક એક નીચલી રોળ છે, એમાં એક એટલે ચાર થાય, ઉપર એક બે એટલે જે પાસ્કલનો આપણે ટ્રાયંગલ કરીએ છીએ એ અહીંયા ગણો છે કે એક, પછી એના બે ગણામાં આ બાજુ એકની લાઈન ચાલતો એક એક એક એક ઉપર સુધી, પછી એક એ બેનો સરવાળો થાય એક એક, પછી એક બે એક, પછી એક ત્રણ ત્રણ એક, એવી જ રીતે એક ચાર છ ચાર એક, તો જે ઉપર આવ્યો એ ચાર ગુરુ થયા, અને નીચેમાં ત્રણ ગુરુ અને એક લઘુ, પછી છ ઉપર આવ્યો એમાં બે ગુરુ બે લઘુ, પછી ચાર ઉપરમાં એક ગુરુ ત્રણ લઘુ અને નીચેનો જે કહે એમાં ચાર લઘુ, આ રીતની સંખ્યા છે। લગ ક્રિયાના અંકોનો સરવાળો કરી દેવાથી એ છંદના પ્રસ્તારની આખી સંખ્યા જ્ઞાત થઈ જાય છે। આ જ સંખ્યાને પ્રત્યય કહેવાય છે, અથવા ઉદ્દિષ્ટ પર આપેલા અંકોનો સરવાળો કરીને એમાં એક ઉમેરવામાં આવે તો એ પણ પ્રસ્તારની આખી સંખ્યાને પ્રગટ કરે છે। જેમ કે ચાર અક્ષરના પ્રસ્તારમાં લગ ક્રિયાના અંક એક ચાર છ ચાર એક થાય છે, એમનો યોગ એટલે સરવાળો સોળ થાય છે, તેથી ચાર અક્ષરના પાદ ધરાવતા છંદના સોળ ભેદ થશે, અથવા ઉદ્દિષ્ટના અંકો છે એક બે ચાર આઠ, આનો યોગ એટલે સરવાળો થયો પંદર, આમાં એકનો ઉમેરો કરવાથી પ્રસ્તારની સંખ્યા સોળ જણાય છે। છંદના પ્રસ્તારને અંકિત કરવા માટે જે સ્થાનનું નિયમન કરવામાં આવે છે એને અદ્વયોગ પ્રત્યય કહે છે। પ્રસ્તારની જે સંખ્યા છે એને બમણી કરીને એમાંથી એક ઘટાડતા જે અંક આવે છે એટલા જ અંગુલનો એના પ્રસ્તાર માટે અધ્વા કે સ્થાન કહેવામાં આવ્યું છે। મુનિ, છંદોનું આ કિંચિત એટલે કે થોડું ઘણું લક્ષણ જણાવવામાં આવ્યું છે। પ્રસ્તાર દ્વારા પ્રતિપાદિત થનારા એમના ભેદ પ્રભેદોની સંખ્યા અનંત છે। પૂર્વ ભાગ દ્વિતીય પાદ અધ્યાય 57 જે સંસ્કૃતના પ્રમાણે છે એ આપણામાં મૂળ અધ્યાય 53 અનુક્રમણ પ્રમાણે સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।